શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 26 પ્રજાની સૃષ્ટિ નિવાસસ્થાન જીવિકાના ઉપાય અને વર્ણાશ્રમ ધર્મના પાલનનું મહાત્મય. ક્રોષ્ટકીએ કહ્યું, બ્રહ્મન, આપે અવાર્ક સ્તોત્ર નામના સર્ગનું જે માનવ સર્ગ છે વર્ણન કર્યું, હવે વિસ્તારપૂર્વક એ બતાવવાની કૃપા કરો કે બ્રહ્માજીએ સૃષ્ટિનો વિસ્તાર કઈ રીતે કર્યો. મહામતે, તેમણે વર્ણોની સૃષ્ટિ કઈ રીતે કરી, તેમના ગુણ ક્યાં છે તથા બ્રાહ્મણ વગેરે વર્ણોનું કર્મ ક્યું માનવામાં આવ્યું છે. માર્કંડેયજી બોલ્યા, મુને, સત્યનું ચિંતન કરનારા બ્રહ્માજીએ પૂર્વકાળમાં જ્યારે સૃષ્ટિ રચવાનો આરંભ કર્યો ત્યારે તેમના મુખમાંથી 1000 સ્ત્રી પુરુષ ઉત્પન્ન થયા. તે બધા જ સાત્વિક તથા સહૃદય હતા. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના વૃક્ષસ્થળથી 1000 અન્ય સ્ત્રી પુરુષોને ઉત્પન્ન કર્યા. તે બધા રજોગુણની અધિકતાથી યુક્ત સુરવીર અને ક્રોધી હતા. ત્યાર પછી તેમણે પોતાના બંને સાથળથી બીજા 1000 સ્ત્રી પુરુષોને પ્રગટ કર્યા. તે બધા તમોગુણી, તેજહીન તથા મંદબુદ્ધિના હતા. તે બધા પતિપત્નીની જોડીમાં ઉત્પન્ન થઈને અતિ પ્રસન્ન થઈને એકબીજાની સાથે મૈથુનની ક્રિયામાં પ્રવૃત્ત થઈ ગયા. ત્યારથી આ કલ્પમાં મૈથુનનો પ્રચાર થયો. પછી બ્રહ્માજીએ પિશાચ, સર્પ, રાક્ષસ, ઈર્ષા કરનારા મનુષ્ય, પશુ પક્ષી, મગર, માછલા, વીછી તથા અંડજ વગેરેને ઉત્પન્ન કર્યા. પહેલાંની પ્રજા સાત્વિક અને ધર્મપરાયણ હતી, તેથી અહીં ચારે બાજુ સુખ શાંતિ હતા. ત્યાર પછી કાલાંતરમાં તેમનામાં લોભનો ઉદય થયો. પછી તો ઠંડી, ગરમી, ક્ષુધા વગેરે દ્વંદ્વ પ્રગટ થયા. પ્રજાઓએ તે દ્વંદ્વને દૂર કરવા માટે પહેલા નગરોનું નિર્માણ કર્યું. કેટલાક લોકો મરુભૂમિ અથવા ધન્વ દેશને શત્રુઓને માટે દુર્ગમ સમજીને તેમાં રહેવા લાગ્યા. કેટલાક લોકોએ પર્વતો અને ગુફાઓનો આશ્રય લીધો. કેટલાક મનુષ્યોએ વૃક્ષો, પર્વતો અને જળના દુર્ગોને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું. કેટલાક લોકો કૃત્રિમ દુર્ગ બનાવીને તેમાં રહેવા લાગ્યા. તેમણે વસ્તુઓની લંબાઈ પહોળાઈ માપવા માટે આંગળીઓથી માપી માપીને પહેલાં કંઈક માપ તૈયાર કર્યા. તેમના માપવાનું સાધન આ પ્રમાણે બન્યું. સૌથી સૂક્ષ્મ વસ્તુ છે પરમાણુ, તેનાથી મોટું ત્રસરેણું છે જે પૃથ્વીની રજનો એક કણ છે. તેનાથી ક્રમશઃ મોટા પ્રમાણ છે વાલાગ્ર, લિક્ષા, યુકા અને યવોદર. આ એકબીજાની અપેક્ષાએ 8-8 ગણા મોટા છે. 8 જવનો એક આંગળ, 6 આંગળનો એક પદ, 2 પદનો એક બીતા એટલે કે વેત અને 2 વેંતનો એક હાથ થાય છે. 4 હાથનો એક ધનુર્દંડ થાય છે, એને નાડિકાયુગ પણ કહે છે. 2000 ધનુષની એક ગવ્યુતિ અને 4 ગવ્યુતિનો એક યોજન થાય છે. ત્યાર પછી પ્રજાએ પોતાના રહેવા માટે પૂર, ખેંટ, દ્રોણીમુખ, શાખાનગર, ખરવટ, દ્રમી વગેરેનું નિર્માણ કર્યું. તે બધામાં ગ્રામ, ગૌશાળા વગેરેની વ્યવસ્થા કરીને ત્યાં અલગ અલગ નિવાસસ્થાન બનાવ્યા, જેની ચારે બાજુ ઊંચી દિવાલ હોય, જે ખાઈઓથી ઘેરાયેલું હોય, જેની લંબાઈ 2 કોસ અને પહોળાઈ તેના 8મા ભાગની હોય, તેને પૂર કહે છે. તેના પૂર્વ અને ઉત્તરમાં જળપ્રવાહનું હોવું ઉત્તમ છે. ત્યાંથી બહાર નીકળવા માટે શુદ્ધ વાંસનો પુલ બનાવવો જોઈએ, જેની લંબાઈ પહોળાઈ પૂરની અપેક્ષાએ અડધી હોય તે ખેંટ કહેવાય છે, અને જે પૂરના ચોથા ભાગ બરાબર હોય તેને ખરવટ કહે છે. જેની લંબાઈ પહોળાઈ પૂરના 8મા હિસ્સા બરાબર હોય તે દ્રોણીમુખ કહેવાય છે. જ્યાં 4 દિવારી, કોટ અને ખાઈ નથી તે પૂરને ખરવટ કહે છે. જે મંત્રી, સામત તથા ભોગના ઘણા પદાર્થો હોય તે શાખાનગર કહેવાય છે. જ્યાં વધારે વસ્તી શુદ્રોની હોય, ખેડૂતો રહેતા હોય, જે ખેતરો અને બગીચાની વચ્ચે વસેલું હોય તેનું નામ ગામ છે. જ્યાં કોઈ કાર્યને માટે મનુષ્ય અન્ય નગર વગેરેથી આવીને વસેલા હોય તેને વસ્તી કહે છે. જ્યાં વધારે દુષ્ટ લોકો રહેતા હોય, જ્યાંના લોકો પોતાની પાસે જમીન ન હોવા છતાં પણ બીજાની ભૂમિ પર અધિકાર જમાવીને ભોગવતા હોય તે ગામને દ્રમી નામ આપે છે. તેમાં પ્રાયઃ તે જ લોકો નિવાસ કરે છે જે રાજાના પ્રિય હોય. જ્યાં ગોવાળો પોતાના વાસણો વગેરે ગાડાઓ ઉપર મૂકી રાખતા હોય, બજાર વિના જ ગોરસ મળતું હોય, ગાયોના સમૂહ રહેતા હોય, જ્યાં ઈચ્છા અનુસાર ભૂમિ રહેવા માટે સુલભ હોય, તે સ્થાનનું નામ ઘોસ છે. આ પ્રમાણે નગર વગેરેનું નિર્માણ કરીને પ્રજાએ પોતાને રહેવા માટે ઘર બનાવ્યા. તે ઘર એ ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યા હતા કે ત્યાં ઠંડી ગરમી વગેરેથી રક્ષણ મળી શકે. જેમ પહેલાં તેમના ઘરના આકારના વૃક્ષો હતા અને ત્યાં તેમને જેવી સુવિધા પ્રાપ્ત થતી હતી તે બધાનું સ્મરણ કરીને તેમણે ઘર બનાવ્યા. જેમ વૃક્ષની શાખાઓ એક પછી બીજી તથા નાની મોટી અને ઊંચી નીચી હોય છે તે જ પ્રમાણે તેમણે અનેક પ્રકારની શાળાઓ બનાવી. દ્વિજશ્રેષ્ઠ, પૂર્વકાળમાં જે કલ્પવૃક્ષની શાખાઓ હતી તે જ તે સમયે પ્રજાના ઘરોમાં શાળા બનાવવાના કામમાં આવી. આ પ્રમાણે ગૃહ નિર્માણ દ્વારા શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વો દૂર કરીને બધા લોકો જીવિકાનો ઉપાય વિચારવા લાગ્યા. કેમ કે તે સમયે સમસ્ત કલ્પવૃક્ષ મધુ સહિત નષ્ટ થઈ ચૂક્યા હતા, જ્યાં પ્રજા ભૂખ અને તૃષાથી વ્યાકુળ તથા શોકથી આતુર થઈ ઉઠી. ત્યારે ત્રેતાના આરંભમાં તેમના અભિષ્ટની સિદ્ધિ થઈ. તેમની ઈચ્છા અનુસાર વર્ષા થઈ અને તે વર્ષાનું જળ નીચી ભૂમિમાં એકત્ર થવા લાગ્યું. તેનાથી સ્તોત્ર તળાવ અને નદીઓ બની ગઈ. તે જળનો પૃથ્વી સાથે સંયોગ થતાં ખેડિયા વિના જ ગ્રામ્ય અને અરણ્ય મળીને 14 પ્રકારના અન્ન પેદા થયા. વૃક્ષો અને લતાઓમાં ઋતુ અનુસાર ફૂલ અને ફળ આવવા લાગ્યા. ત્રેતા યુગમાં સર્વપ્રથમ અન્નનો પ્રાદુર્ભાવ થયો. તેનાથી તે યુગમાં સર્વ પ્રકારનો જીવન નિર્વાહ થવા લાગ્યો. પછી અકસ્માત બધા લોકોના મનમાં રાગ અને લોભ પ્રગટ થયા. તેથી તેઓ એકબીજા માટે ઈર્ષા કરવા લાગ્યા અને પોતાની શક્તિ અનુસાર નદી, ખેતર, પર્વત, વૃક્ષ અને ઝાડીઓ ઉપર અધિકાર જમાવવા લાગ્યા. તેમના આ દોષથી સૌની નજર સામે જ અનાજ નષ્ટ થઈ ગયા. પૃથ્વીએ એક સાથે બધી ઔષધિઓનો પોતાનો ગ્રાસ બનાવી લીધો. અનાજના અભાવમાં પ્રજા ભૂખથી વ્યાકુળ થઈને આમ તેમ ભટકવા લાગી અને અંતમાં બ્રહ્માજીના શરણમાં ગઈ. બ્રહ્માજીએ પણ પ્રજાના બધા સમાચાર જાણીને પૃથ્વીને ગાયના રૂપમાં બાંધી અને મેરુ પર્વતને વાછરડું બનાવીને તેના દૂધનું દોહન કર્યું. બ્રહ્માજીએ દૂધરૂપે બધી પ્રકારના અન્ન દોહી લીધા હતા. તે જ બીજ રૂપે પ્રગટ થયા અને તેમનાથી ગ્રામ્ય તથા અરણ્ય સર્વ પ્રકારના અન્ન પેદા થયા. જે ફળ પાકી ગયા પછી કાપી લેવામાં આવે છે, ધાન, જવ, ઘઉં, નાના ધાન્ય, તલ, કાંગણી, જુવાર, કોદરા, તીના, અડદ, મગ, મસૂર, વટાણા, કુલથી, તુવેર, ચણા અને શણ, આ 17 ગ્રામ્ય ઔષધિઓની જાતો છે. યજ્ઞના કામમાં આવનારી માત્ર 14 ઔષધિઓ છે, જેમાં 7 ગ્રામ્ય અને 7 આરણ્ય છે. તેમના નામ છે ધાન, જવ, ઘઉં, નાના ધાન્ય, તલ, કાંગણી, કુલથી, સામો, તીના, વનતિલ, ગવેધુક, કુરુવિંદ, મકાઈ અને વેણુયવ. જ્યારે વાવ્યા છતાં આ ઔષધિઓ ઉગી ન શકી ત્યારે ભગવાન બ્રહ્માજીએ અન્નથી વૃદ્ધિને માટે હાથથી કામ કરવાની પ્રણાલીને જીવિકાનો ઉપાય બનાવ્યો. ત્યારથી ખેડવા વાવવાથી અન્ન પેદા થવા લાગ્યું. આ પ્રમાણે જીવિકાનો પ્રબંધ થઈ જવાથી બ્રહ્માજીએ ન્યાય અને ગુણ અનુસાર ધર્મની મર્યાદા સ્થાપિત કરી. પોતાના કર્મમાં લાગેલા બ્રાહ્મણોને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. યુદ્ધમાં પીઠ ન દેખાડનારા ક્ષત્રિયોને ઇન્દ્રપદ પ્રાપ્ત થાય છે. સ્વધર્મપરાયણ વૈશ્યોને મરુદગણોનો લોક મળે છે. સેવામાં સંલગ્ન રહેવાવાળા શુદ્ર ગાંધર્વ લોકમાં જાય છે. જે લોકો ગુરુકુળમાં રહીને બ્રહ્મચર્ય પાલનપૂર્વક વેદાધ્યયન કરે છે તેમને 88,000 ઉર્ધ્વરેતા મહર્ષિઓને પ્રાપ્ત થનારું સ્થાન મળે છે. વાનપ્રસ્થ ધર્મનું પાલન કરવાવાળા લોકો સપ્તઋષિના લોકમાં જાય છે. ગૃહસ્થ ધર્મનું વિવિધ પાલન કરનારને પ્રજાપત્ય લોકની પ્રાપ્તિ થાય છે. સંન્યાસીઓને બ્રહ્મપદ અને યોગીઓને અમૃત તત્વોની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વર્ણધર્મ અને આશ્રમ ધર્મનું પાલન કરવાવાળા લોકોને માટે અલગ અલગ લોકની કલ્પના કરવામાં આવી છે. અધ્યાય 26 समाप्त। बोलो श्री रामचंद्र भगवान की जय।